श्री पद्म पुराण पातालखंड अध्याय 31। शत्रुघ्नना बाण थी लवनी मूर्छा कुशनु रणक्षेत्र में आवु, कुश अने लवनो विजय तथा सीताना प्रभाव थी शत्रुघ्न वगैरे तथा तेमना सैनिकों की जीवन रक्षा। शेष जी कहे छे, मुने वायुनंदन हनुमान जी ना मूर्छित थयाना समाचार सांभळीने शत्रुघ्न ने बहु शोक थयो। हवे तेओ पोते सोनाना रथ पर विराजमान थया ने श्रेष्ठ वीरों ने साथे लईने युद्ध माटे ते स्थान पर गया ज्यां विचित्र रणकुशल वीरवर लव हता। तेमने जोईने शत्रुघ्ने मनमां विचार कर्यो के श्री रामचंद्रजीना जेवुं स्वरूप धारण करनारो आ बाळक कोण छे, तेनु नीलकमल दल जेवु श्याम शरीर केटलु मनोहर छे, मानो न मानो आ विदेह कुमारी सीतानो ज पुत्र छे। अंदर ने अंदर आवु विचारीने तेमणे बाळकने कह्यु, वत्स तमे कोण छो जे रणभूमिमां अमारा योद्धाओने मारी रह्या छो, तमारा माता पिता कोण छे, तमे बहु भाग्यशाळी छो केम के आ युद्धमां तमे विजयी थया छो। महाबळी वीर तमारू काम शुं छे हुं जाणवा इच्छुं छुं, शत्रुघ्नना प्रमाणे पूछवाथी वीर बाळक लवे उत्तर आप्यो। वीरवर, मारा नामथी पिताथी कुळथी तथा अवस्था साथे तमारे शुं निस्बत, जो तमे स्वयं बलवान छो तो मारी साथे युद्ध करो, जो शक्ति होय तो बळपूर्वक पोतानो घोड़ो छोड़ावीने लई जाओ। आ प्रमाणे कहीने ते प्रबळ वीरे अनेक बाणोनुं संधान करीने शत्रुघ्ननी छाती भुजाओ ने मस्तक पर प्रहार कर्यो। त्यारे राजा शत्रुघ्न पण अति क्रोधित थईने पोतानुं धनुष्य चढ़ाव्यो अने बाळकने भयभीत करवा माटे मेघ जेवी गंभीर वाणी में टंकार कर्यो। अने बळवानोमां तेओ श्रेष्ठ तो हता ज, असंख्य बाणोनी वृष्टि करवा लाग्या, परंतु बाळक लवे तेमना बधा बाण कापी नाख्या। त्यार पछी लवना छोड़ेला करोड़ों बाणोथी त्यानी संपूर्ण भूमि ढंकाई गई। आटला बाणोनो प्रहार जोईने शत्रुघ्न चकित रही गया। पछी तेमणे लवना लाखों बाणोने कापी नाख्या। पोताना समस्त बाणोने कपायेला जोईने कुशना नाना भाई लवे राजा शत्रुघ्नना धनुष्यने वेगपूर्वक कापी नाख्यो। तेओ बीजू धनुष्य लईने जेवा बाण छोड़वा तत्पर थाय छे, त्यां तो लवे तीक्ष्ण बाणोथी तेमना रथने पण खंडित करी नाख्यो। रथ घोड़ा सारथी ने धनुष्य कपाई जवाथी तेओ बीजा रथ पर बैठा ने बळपूर्वक लवनो सामनो करवा लाग्या, सामनो करवा चाल्या। ते समये शत्रुघ्ने अतिशय क्रोधित थईने लवना ऊपर 10 तीक्ष्ण बाण छोड़िया। जे बाणोनो संहार करनारा हता, जे प्राणोनो संहार करनारा हता, परंतु लवे तीक्ष्ण गांठवाळा बाणोथी तेमना टुकड़ा टुकड़ा करीने एक अर्धचंद्राकार बाणथी शत्रुघ्नी छातीमां प्रहार कर्यो। तेनाथी तेमनी छाती में ऊंडो घा थई गयो अने तेमने बहु भारे पीड़ा थई। तेओ हाथ में धनुष्य लीधेली हालत में रथ में पड़ी गया। शत्रुघ्न ने मूर्छित जोईने सुरथ वगैरह राजा युद्ध में विजय प्राप्ति माटे तत्पर थईने लव पर तूटी पड़िया। कोई अश्रुप्र अने मूसल चलाव्या तो कोई अत्यंत भयानक बाणों द्वारा ज प्रहार करवा लाग्या। कोईए भालो, कोईए फरसीनो मारो चलाव्यो, अर्थात बधा राजाओ बधी बाजूथी लव पर प्रहार करवा लाग्या। वीर शिरोमणि लवे जोयुं के आ क्षत्रियो अधर्मपूर्वक युद्ध करवा तैयार छे, त्यारे तेमणे 10-10 बाणोथी बधाने घायल करी दीधा। लवना बाण प्रहारथी घायल थईने केटलाय राजा रणभूमिमांथी पलायन थई गया अने केटलाय मूर्छित थईने पड़ी गया। एटलामां राजा शत्रुघ्ननी मूर्छा दूर थई અને તે મહાવીર લવ સાથે બળપૂર્વક યુદ્ધ કરવા માટે આગળ વધ્યા તથા સામે આવીને બોલ્યા, વીર તમે ધન્ય છો, જોવામાં જ બાળક લાગો છો, વાસ્તવમાં તમારી વીરતા અદ્ભુત છે, હવે મારું પરાક્રમ જુઓ, હમણાં જ તમને યુદ્ધમાં પાડી દઉં છું। આવું કહીને શત્રુઘ્ને એક બાણ હાથમાં લીધું જેના દ્વારા લવણાસુરનો વધ થયો હતો તથા જે યમરાજના મુખની જેમ ભયંકર હતું। તે તીક્ષ્ણ બાણને ધનુષ પર ચડાવીને શત્રુઘ્ને લવની છાતીને ચીરી નાખવાનો વિચાર કર્યો। તે બાણ ધનુષ્યમાંથી છૂટતા જ દસે દિશાઓને પ્રકાશિત કરતું રહીને પ્રજ્વલિત થઈ ઉઠ્યું. તેને જોઈને લવને પોતાના બળવાન ભાઈ કુશની યાદ આવી, જે શત્રુઓનો સંહાર કરનારા હતા. તેઓ વિચારવા લાગ્યા જો આ સમયે મારા બળવાન ભાઈ વીરવર કુશ હોત તો મારે શત્રુઘ્નને આધીન થવું પડત નહીં તથા મારા પર દારૂણ સંકટ ન આવ્યું હોત. આ પ્રમાણે વિચારતા હતા ત્યાં જ તેમની છાતીમાં તે મહાન બાણ આવીને ભોંકાઈ ગયું, જે કાલાગ્નિ જેવું ભયંકર હતું. તેના પ્રહારથી વીર લવ મૂર્છિત થઈ ગયા. બળવાન શત્રુઓને વિદીર્ણ કરનારા લવને મૂર્છિત જોઈને મહાબળે શત્રુઘ્નને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી લીધો. તેઓ શિરત્રાણ વગેરેથી અલંકૃત બાળક લવને જે રૂપમાં શ્રીરામચંદ્રજીની બરાબર કરતો હતો તેને રથ પર બેસાડીને ત્યાંથી જવાનો વિચાર કરવા લાગ્યા. પોતાના મિત્રને શત્રુની ચુંગાલમાં પડેલો જોઈને આશ્રમવાસી બ્રાહ્મણ બાળકોને બહુ દુઃખ થયું. તેમણે તરત જઈને લવની માતા સીતાને બધા સમાચાર કહ્યા. માં જાનકી, તમારા પુત્ર લવે કોઈ મોટા રાજાના ઘોડાને જબરજસ્તી પકડી લીધો છે. રાજાની પાસે સેના પણ છે તથા તેમનું માન સન્માન પણ બહુ છે. ઘોડાને પકડ્યા બાદ લવનું તે રાજાના સૈનિકો સાથે ભયંકર યુદ્ધ થયું. પરંતુ સીતા મૈયા, તમારા વીર પુત્ર બધા યોદ્ધાઓને મારી નાખ્યા. ત્યાર પછી તે લોકો ફરી લડવા આવ્યા, પરંતુ તેમાં પણ તમારા વીર પુત્રનો જય થયો. તેમણે રાજાને બેહોશ કરી દીધા અને યુદ્ધમાં વિજયી થયા. ત્યાર પછી થોડી જ વારમાં તે ભયંકર રાજાની મૂર્છા દૂર થઈ ગઈ અને તેણે ક્રોધિત થઈને તમારા પુત્રને રણભૂમિમાં મૂર્છિત થઈને પાડી દીધો. સીતાજી બોલ્યા, હાય, રાજા બહુ નિર્દયી છે. તે બાળક સાથે શા માટે યુદ્ધ કરે છે? અધર્મના કારણે તેની બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે. ત્યારે જ તેણે મારા બાળકને ધરાશયી કરી દીધો. બાળકો, તે રાજાએ કઈ રીતે મારા પુત્રને યુદ્ધમાં નીચે પાડી દીધો અને હવે તે ક્યાં જશે? પતિવ્રતા જાનકી બાળકો સાથે પ્રકારની વાતો કરી રહ્યા હતા. એટલામાં વીરવર કુશ પણ મહર્ષિઓની સાથે આશ્રમ પર આવી પહોંચ્યા. તેમણે જોયું માતા જાનકી બહુ વ્યાકુળ છે તથા તેમના નેત્રોમાંથી આંસુ વહી રહ્યા છે. ત્યારે તેમણે માતા જાનકીને કહ્યું, માં, મુજ પુત્રની હયાતીમાં તમારા પર કેવું દુઃખ આવી પડ્યું. શત્રુઓનું મર્દન કરનાર મારો ભાઈ લવ ક્યાં છે? તે દેખાતો કેમ નથી? ક્યાં રમવા ચાલ્યો ગયો? મારી માં, તમે કેમ રડો છો? જણાવો, લવ ક્યાં છે? જાનકીએ કહ્યું, બેટા, કોઈ રાજાએ લવને પકડી લીધો છે. તે તેના ઘોડાની રક્ષા માટે અહીં આવ્યો હતો. એવું સાંભળ્યું છે કે મારા બાળકે તેના યજ્ઞ સંબંધી અશ્વને પકડીને બાંધી દીધો હતો. લવ બળવાન છે. તેણે એકલાએ જ અનેક શત્રુઓ સાથે લડવું પડ્યું છે, છતાં તેણે ઘણા અશ્વરક્ષકોને પરાસ્ત કરી દીધા છે. પરંતુ અંતમાં તે રાજાએ લવને યુદ્ધમાં મૂર્છિત કરીને બાંધી દીધો છે. આ વાત આ બાળકોએ કહી છે જે તેની સાથે ગયા હતા. આ સાંભળીને મને દુઃખ થયું છે. વત્સ, તમે સમય પર આવી ગયા. જાઓ અને તે શ્રેષ્ઠ રાજાના હાથમાંથી લવને બળપૂર્વક છોડાવી લાવો. કુશ બોલ્યા, માં, તમે જાણી લો કે લવ હવે તે રાજાના બંધનથી મુક્ત થઈ ગયો. હું હમણાં જઈને રાજાને સેના અને વાહનો સહિત મારા બાણોનું નિશાન બનાવું છું. જો કોઈ અમર દેવતા કે સાક્ષાત રુદ્ર આવી જાય તો પણ મારા તીક્ષ્ણ બાણોના પ્રહારથી તેમણે વ્યથિત કરીને હું લવને છોડાવી લાવીશ. માતા, તમે રડશો નહીં. વીર પુરુષનું સંગ્રામમાં મૂર્છિત થવું તેમના યશનો પરિચય છે. યુદ્ધમાંથી ભાગવું એ જ તેમના માટે કલંક છે. શેષજી કહે છે, મુનિ, કુશના વચનથી શુભ લક્ષણા સીતાને બહુ પ્રસન્નતા થઈ. તેમણે પુત્રને બધી પ્રકારના અસ્ત્ર શસ્ત્ર આપ્યા અને વિજયી માટે આશીર્વાદ આપીને કહ્યું, બેટા, યુદ્ધ ક્ષેત્રમાં જઈને મૂર્છિત થયેલા લવને બંધનથી છોડાવો. માતાની આજ્ઞા મળતા કુશે કવચ કુંડળ ધારણ કર્યા તથા માતાના ચરણોમાં પ્રણામ કરીને તેઓ અત્યંત વેગપૂર્વક યુદ્ધભૂમિ તરફ જવા નીકળ્યા. તેઓ વેગપૂર્વક યુદ્ધને માટે સંગ્રામ ભૂમિમાં ઉપસ્થિત થયા. ત્યાં પહોંચતા જ તેમની દ્રષ્ટિ લવ ઉપર પડી, જેમને શત્રુઓએ મૂર્છિત કરીને બાંધી દીધો. તેઓ રથ પર બંધાયેલા પડ્યા હતા ને તેમની મૂર્છા દૂર થઈ ગઈ હતી. પોતાના મહાબળી ભ્રાતા કૃષ્ણને આવેલા જોઈને લવ યુદ્ધ ભૂમિમાં ચળકી ઉઠ્યા. જાણે વાયુનો સહયોગ મળતા અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો હોય. તેઓ રથમાંથી પોતાને છોડાવીને યુદ્ધ માટે નીકળી પડ્યા. પછી તો કુશે રણભૂમિમાં ઉભેલા સમસ્ત વીરોને પૂર્વ દિશા તરફથી મારવાનો આરંભ કર્યો અને લવે ક્રોધિત થઈને બધાને પશ્ચિમ તરફથી મારવાનું શરૂ કર્યું. એક બાજુ કુશના બાણોથી વ્યથિત અને બીજી બાજુ લવના સાયકોથી પીડિત થઈને સેનાના સમસ્ત યોદ્ધા ઉછળતા તરંગોથી યુક્ત સમુદ્રના ભ્રમર એટલે વર્તુળની જેમ શુદ્ધ થઈ ગયા. પૂરી સેના આમ તેમ ભાગવા લાગી. બધાના ઉપર આતંક છવાઈ ગયો. કોઈ પણ બળવાન રણભૂમિમાં ઉભો રહીને યુદ્ધ કરવા ઈચ્છતો ન હતો. એ સમયે શત્રુઓને તપાવનારા શત્રુઘ્ન લવના જેવા જ દેખાતા વીરવર કુશ સાથે યુદ્ધ કરવા માટે આગળ વધ્યા. નજીક જઈને તેમણે પૂછ્યું, મહાવીર તમે કોણ છો? આકાર પ્રકારથી તો તમે તમારા ભાઈ લવ જેવા લાગો છો. તમારું બળ પણ અપાર છે. તમારું નામ શું છે એ કહો. તમારા માતા ક્યાં છે અને પિતા કોણ છે? કુશે કહ્યું, રાજન, પાતિવ્રત્ય ધર્મનું પાલન કરવા વાળી માતા સીતાએ અમને જન્મ આપ્યો છે. અમે બંને ભાઈ મહર્ષિ વાલ્મીકીના ચરણોનું પૂજન કરતા રહીને આ વનમાં રહીએ છીએ અને માતાની સેવા કર્યા કરીએ છીએ. અમે બંને સર્વ પ્રકારની વિદ્યાઓમાં પ્રવીણતા પ્રાપ્ત કરી છે. મારું નામ કુશ છે અને આનું નામ લવ છે. હવે તમે પોતાનો પરિચય આપો, કોણ છો? યુદ્ધની ઈચ્છા રાખનારા વીર લાગો છો. આ સુંદર અશ્વ તમે શા માટે છોડી દીધો છે? ભૂપાલ, જો વાસ્તવમાં વીર હો તો મારી સાથે યુદ્ધ કરો. હું હમણાં જ આ યુદ્ધના મેદાનમાં તમારો વધ કરી નાખીશ. શત્રુઘ્નને જ્યારે ખબર પડી કે આ તો શ્રીરામચંદ્રજીના પુત્રો છે, સીતાના પુત્રો છે, ત્યારે તેમના ચિત્તમાં ભારે વિસ્મય થયો. પરંતુ તે બાળકે તેમને યુદ્ધ માટે લલકાર્યા હતા, તેથી તેમણે ક્રોધિત થઈને ધનુષ્ય ઉપાડી લીધું. તેમને ધનુષ્ય લેતા જોઈને કુશને પણ ક્રોધ આવ્યો અને તેમણે પણ પોતાનું સુદૃઢ અને ઉત્તમ ધનુષ્ય ખેંચ્યું. પછી તો કુશ અને શત્રુઘ્નના ધનુષ્યમાંથી લાખો બાણ છૂટવા લાગ્યા. તે બાણોથી ત્યાંનો સમસ્ત પ્રદેશ વ્યાપ્ત થઈ ગયો. આ એક અદ્ભુત વાત હતી. તે વખતે પ્રખર વીર કુશે શત્રુઘ્ન પર નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો, પરંતુ તે અસ્ત્ર તેમના પીડા આપવામાં સમર્થ ન થઈ શક્યું. આ જોઈને કુશના ક્રોધની સીમા ન રહી. તેમણે મહાન બળ અને પરાક્રમી રાજા શત્રુઘ્નને કહ્યું, રાજન, હું જાણું છું તમે યુદ્ધ વિજયી મહાન વીર છો, કેમ કે મારા આ નારાયણ અસ્ત્રે તમને સહેજ પણ બાધા ન પહોંચાડી. તેમ છતાં અત્યારે હું મારા ત્રણ બાણોથી તમને પાડી દઈશ. જો આમ ન કરી શક્યો તો મારી પ્રતિજ્ઞા સાંભળો. જે કરોડો પુણ્યથી પણ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને મોહવશ તેનો આદર કરતો નથી, ભગવાનની ભક્તિથી તેને સફળ બનાવતો નથી, તે પુરુષને લાગનારું પાતક મને પણ લાગે. અચ્છા, હવે તમે સાવધાન થઈ જાઓ. હું તત્કાળ તમને પૃથ્વી પર પાડી દઉં છું. આમ કહીને કુશે પોતાના ધનુષ્ય પર એક બાણ ચડાવ્યું, જે કાલાગ્નિ જેવું ભયંકર હતું. તેમણે શત્રુના અત્યંત કઠોર અને વિશાળ વૃક્ષસ્થળને લક્ષ્ય કરીને છોડી દીધું. કુશને તે બાણનું સંધાન કરતા જોઈ શત્રુઘ્ન સાવધાન થઈ ગયા અને શ્રીરામચંદ્રજીનું સ્મરણ કરીને તેમણે તરત જ તેને કાપી નાખ્યું. બાણ કપાવાથી કુશનો ક્રોધ વિશેષ ભડકી ઉઠ્યો અને તેમણે ધનુષ્ય પર બીજું બાણ ચડાવ્યું. તે બાણ દ્વારા તેઓ શત્રુની છાતીને છેદવાનો વિચાર કરી જ રહ્યા હતા, ત્યાં તો શત્રુઘ્ને તેને પણ કાપી નાખ્યું. હવે તો કૃષ્ણને વધારે ક્રોધ આવ્યો, તેથી તેમણે પોતાની માતાના ચરણોનું સ્મરણ કરીને ધનુષ્ય પર ત્રીજું બાણ ચડાવ્યું. શત્રુઘ્ને તેને પણ કાપી નાખવાના વિચારથી બાણ હાથમાં લીધું, પરંતુ તે છોડે એના પહેલા જ તેઓ કૃષ્ણના બાણથી ઘાયલ થઈને ધરતી પર પડી ગયા. શત્રુઘ્નના પડી જવાથી સેનામાં ભારે હાહાકાર મચી ગયો. આ સમયે પોતાની ભુજાઓના બળ પર ગર્વ રાખનારા કુશનો વિજય થયો. શેષજી કહે છે, મુનિ રાજાઓમાં શ્રેષ્ઠ સુરથ હવે શત્રુઘ્નને પડી ગયેલા જોઈને તેઓ પોતાના મણિમય રથ પર બેસીને યુદ્ધ માટે આવ્યા. તેઓ વીર શિરોમણી હતા. કુશ પાસે જઈને તેમણે અનેક બાણ છોડ્યા ને યુદ્ધભૂમિમાં કુશને વ્યથિત કરી દીધા. ત્યારે કુશે પણ 10 બાણ મારીને સુરથને રથહીન કરી દીધા ને પ્રત્યંચા ચડાવેલા તેમના સુદૃઢ ધનુષ્યને પણ વેગપૂર્વક કાપી નાખ્યું. જ્યારે એક કોઈ દિવ્ય અસ્ત્રનો ઉપયોગ કરતો ત્યારે બીજા તેના બદલામાં સહારાસ્ત્રનો ઉપયોગ કરતો હતો, અને જ્યારે બીજો કોઈ અસ્ત્રને ફેંકતો હતો અને જ્યારે બીજો કોઈ અસ્ત્રને ફેંકતો તો પહેલો પણ તેવું જ અસ્ત્ર છોડીને તરત જ તેનો બદલો ચૂકવતો હતો. આ પ્રમાણે આ બંનેમાં ઘોર યુદ્ધ થયું, જે વીરોને આશ્ચર્યચકિત કરી દેનારું હતું. કુશે વિચાર્યું, હવે મારે શું કરવું જોઈએ. કર્તવ્યનો નિશ્ચય કરીને તેમણે એક તીક્ષ્ણ અને ભયંકર સાયક હાથમાં લીધું. તે છૂટતા જ કાલાગ્નિ સમાન પ્રજ્વલિત થઈ ઉઠ્યું. તેને આવતું જોઈને સુરથ જેવો તેને કાપવાનો વિચાર કર્યો ત્યાં તો તે બાણ તેમની છાતીમાં આવીને વાગ્યું. સુરથ મૂર્છિત થઈને પડી ગયા. આ જોઈને સારથી તેમને રણભૂમિમાંથી બહાર લઈ ગયો. સુરથના પડી જવાથી કુશ વિજયી થયા. આ જોઈને પવનકુમાર હનુમાનજીએ તરત એક વિશાળ સાલનું વૃક્ષ ઉખાડી લીધું. મહાન બળવાન તો તેઓ હતા જ, કુશની છાતીને લક્ષ્ય બનાવીને તેમની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. તે વૃક્ષનો આઘાત સહીને કુશે સંહારાસ્ત્ર લીધું. આ સંહારાસ્ત્ર અમોઘ હતું. આ જોઈને હનુમાનજી મનમાં જ ભક્તોના વિઘ્નને નષ્ટ કરનારા શ્રી રામચંદ્રજીનું ધ્યાન કરવા લાગ્યા. એટલામાં તે મહાન શસ્ત્રનો પ્રહાર તેમની છાતી પર થયો. તે બહુ જ વ્યથા પહોંચાડનારું અસ્ત્ર હતું. તે વાગતા જ હનુમાનજી મૂર્છિત થઈ ગયા. ત્યારે ત્યાં ઉભેલા સૈનિકો કુશનો માર ખાઈને ભાગવા લાગ્યા. તે સમયે વાનરરાજ સુગ્રીવ તે વિશાળ સેનાને સંરક્ષક બન્યા. તેઓ અનેક વૃક્ષો ઉખાડીને મહાન વીર કુશ પાસ સામે દોડ્યા, પરંતુ કુશે રમત રમતમાં જ તે બધા વૃક્ષોને કાપી નાખ્યા. ત્યારે સુગ્રીવે એક મહાન પર્વત લઈને કુશને નિશાન બનાવ્યા. તે પર્વતને પોતાની પાસે આવતા પહેલા જ કુશે ચૂર્ણ ચૂર્ણ કરી નાખ્યું. તે પર્વત મહારુદ્રના શરીર પર ચોપડવાની ભસ્મ બની ગયો. બાળકનું પરાક્રમ જોઈને સુગ્રીવને ભારે આશ્ચર્ય થયું અને તેમણે કુશને મારવા માટે ફરી એક વૃક્ષ હાથમાં લીધું. ત્યાં તો લવના મોટા ભાઈ કુશે વરુણાસ્ત્રનો પ્રયોગ કરીને સુગ્રીવને વરુણ પાસથી બાંધી દીધા. બળવાન કુશ દ્વારા કોમળ પાસોથી બંધાઈ ગયા પછી સુગ્રીવ યુદ્ધભૂમિમાં પડી ગયા. સુગ્રીવને પડેલા જોઈને બધા યોદ્ધાઓ આમ તેમ ભાગી ગયા. મહાશિરોમણી કુશનો વિજય થયો. આ જ સમયે લવે પણ પુષ્કલ, અંગદ, પ્રતાપાગ્રહ્ય, વીરમણિ તથા અન્ય રાજાઓને જીતીને રણમાં વિજય થયા. પછી બંને ભાઈ બહુ જ હર્ષથી એકબીજાને મળ્યા. લવે કહ્યું, ભૈયા, તમારી કૃપાથી હું યુદ્ધ સાગરથી પાર થઈ ગયો. હવે આપણે આ યુદ્ધની સ્મૃતિ માટે કોઈ સુંદર ચિહ્ન શોધવા માટે જઈએ. આમ કહીને લવ પોતાના ભાઈ કુશની સાથે પહેલા રાજા શત્રુઘ્નની પાસે ગયા. ત્યાં કુશે તેમના મુગટનો સુંદર મણી લઈ લીધો. પછી વીરવર લવે પુષ્કલનો મુગટ ઉતારી લીધો. ત્યાર પછી બંને ભાઈઓએ તેમના બહુ કિંમતી બાજુબંધ તથા હથિયારો પણ લઈ લીધા. ત્યાર પછી હનુમાન અને સુગ્રીવ પાસે જઈને તે બંનેને બાંધી દીધા. પછી લવે પોતાના ભાઈને કહ્યું, ભૈયા, આ બંનેને હું આપણા આશ્રમમાં લઈ જઈશ. ત્યાં મુનિઓના બાળકો આમની સાથે રમશે અને મારું પણ મનોરંજન થશે. આ પ્રકારની વાતો કરી રહેલા તે બંને મહાબળી વાનરોને પકડીને આશ્રમ તરફ ચાલ્યા અને માતાની કુટિયા પર જઈ પહોંચ્યા. પોતાના બંને મનોહર બાળકોને આવેલા જોઈને માતા જાનકીને ભારે પ્રસન્નતા થઈ. તેમણે બહુ જ પ્રેમથી તેમને છાતીએ લગાડ્યા. પરંતુ જ્યારે તેમને લાવેલા બે વાનરો પર તેમની દ્રષ્ટિ પડી ત્યારે તેમણે હનુમાન અને વાનરરાજ સુગ્રીવને એકદમ ઓળખી લીધા. હવે તેઓ આ બંનેને છોડી દેવાની આજ્ઞા આપતા આ શ્રેષ્ઠ વચન બોલ્યા, પુત્રો, આ બંને વાનર મહાન વીર અને બળવાન છે, એમને છોડી દો. આ વીર હનુમાનજી છે જેમણે રાવણની નગરી લંકાને ભસ્મ કરી હતી, તથા બીજા છે તેઓ પણ વાનરો અને રીંછોના રાજા સુગ્રીવ છે. આ બંનેને તમે શા માટે પકડ્યા છે, અથવા તેમની સાથે અનાદરનો વર્તાવ કેમ કર્યો છે? પુત્રોએ કહ્યું, માં, એક રામ નામે પ્રસિદ્ધ બળવાન રાજા છે, જે મહારાજ દશરથના પુત્ર છે. તેમણે એક સુંદર ઘોડો છોડ્યો છે, જેના લલાટ પર સોનાનો પત્ર બાંધ્યો છે. તેમાં એવું લખ્યું છે કે જે સાચા ક્ષત્રિય હોય તે આ ઘોડાને પકડે, અન્યથા મારી સામે મસ્તક ઝુકાવે. તે રાજાની ધૃષ્ટતા જોઈને મેં ઘોડાને પકડી લીધો. સંપૂર્ણ સેનાને અમે મારી નાખી છે. આ રાજા શત્રુઘ્નનો મુગટ છે તથા આ બીજા મહાત્મા પુષ્કલનો મુગટ છે. સીતાએ કહ્યું, પુત્રો, તમે બંને મોટો અન્યાય કર્યો. શ્રી રામચંદ્રજીનો છોડેલો મહાન અશ્વ તમે પકડ્યો, અનેક વીરોને મારી નાખ્યા અને આ કપીશ્વરોને પણ બાંધી દીધા. આ બધું યોગ્ય ન થયું. વીરો, તમે જાણતા નથી તે તમારા પિતાનો જ ઘોડો છે. શ્રીરામ તમારા પિતા છે. તેમણે અશ્વમેઘ યજ્ઞ માટે તે ઘોડાને છોડ્યો છે. આ બંને વાનર વીરોને છોડી દો તથા તે શ્રેષ્ઠ અશ્વને પણ છોડી દો. માતાની વાત સાંભળીને તે બળવાન બાળકોએ કહ્યું, માં, અમે લોકોએ ક્ષત્રિય ધર્મ અનુસાર તે રાજાને પરાસ્ત કર્યો છે. શાસ્ત્ર ધર્મ અનુસાર યુદ્ધ કરનારને અન્યાયના ભાગી થવું પડતું નથી. પહેલા જ્યારે અમે લોકો ભણતા હતા તે સમયે મહર્ષિ વાલ્મીકીજીએ અમને આવું જ કહ્યું હતું. શાસ્ત્ર ધર્મ પ્રમાણે પુત્ર પિતા સાથે, ભાઈ ભાઈ સાથે, શિષ્ય ગુરુ સાથે યુદ્ધ કરી શકે છે. એનાથી પાપ થતું નથી. તમારી આજ્ઞાથી અમે હમણાં જ તે ઉત્તમ અશ્વને પાછો આપી દઈએ છીએ તથા વાનરોને પણ છોડી દઈએ છીએ. તમે જે કહ્યું છે એ બધાનું અમે પાલન કરીશું. માતાને આમ કહીને તે બંને વીર ફરી રણભૂમિમાં ગયા અને ત્યાં તે બંને કપીશ્વરો તથા તે અશ્વમેઘના ઘોડાને પણ છોડી આવ્યા. પોતાના પુત્રો દ્વારા સેનાનો સંહાર સાંભળીને સીતાદેવીએ મનમાં શ્રી રામચંદ્રજીનું ધ્યાન કર્યું અને સર્વના સાક્ષી ભગવાન સૂર્યની સામે જોયું. તેઓ કહેવા લાગ્યા, જો મન, વાણી અને ક્રિયા દ્વારા મારા રઘુનાથજીનું જ ભજન કરું છું, બીજા કોઈને કદી મનમાં પણ લાવતી નથી, તો આ રાજા શત્રુઘ્ન જીવિત થઈ જાય તથા તેમની વિશાળ સેના પણ, જે મારા પુત્રો દ્વારા નષ્ટ થઈ છે, મારા સત્યના પ્રભાવથી જીવિત થઈ જાય. પતિવ્રતા જાનકીના મોઢામાંથી જેવું આ વચન નીકળ્યું, તે જ સમયે તે સંપૂર્ણ સેના જે સંગ્રામ ભૂમિમાં નષ્ટ થઈ ગઈ હતી તે બધી જીવિત થઈ ગઈ. અધ્યાય 31 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.